35,000 રૂપિયા હતા, સીધી અંદર ઘૂસીને આરતી કરી લીધી. કેમ? કે મહાપ્રભુજી આ વાતની સાવચેતી આપણને પહેલાથી આપી હતી કે તનુજા જે ત્યાં જે સ્વરૂપની આપણે તનુજા સેવા નથી કરી શકતા, તે સ્વરૂપની આપણે વિસર્જા સેવા ન જ કરવી જોઈએ. કેમ કે જો વિસર્જા સેવા કરશો તો સ્નેહ નહીં વધે, અહંકાર વધશે, અને હૃદય ઉપર હાથ રાખીને જોશો તો બધાને ખબર પડશે. મારે ત્યાં મેં જયારે મોટા મંદિર થી નવું ફ્લેટ લીધું ત્યારે અમારા પિતા દાદાજીના એક શિષ્ય આવ્યા, બહુ દાદાજી સાથે શુદ્ધા ભાવ રાખતા હતા. મને આવીને કહ્યું, મહારાજ તમારે ફ્લેટ લીધું છે, ઠાકોરજી ક્યાં છે? ઠાકોરજી અંદર બિરાજે છે. દર્શન કેટલા વાગે કરાવશો? બોલે, દર્શન નથી કરાવતો, આ મંદિર થોડી છે, ઘરમાં હું સેવા કરું છું. બોલે, દર્શન નહીં કરાવતો, તમારો ખર્ચો કેમ ચાલશે? ભાઈ, પણ મેં તમને પેમ્પલેટ મોકલાવ્યો નથી, મેં તમને સમાધાની મોકલાવ્યો નથી, હું કઈ માંગતો નથી તમારી પાસે, મારો ખર્ચો કેમ ચાલશે એની ચિંતા કૃપા કરીને તમે ત્યાં સુધી નહીં કરતા જ્યાં સુધી હું તમારી પાસે પૈસા માંગવા ના આવું. પણ માણસ ને ભેટ ધરે એટલે એની ઈચ્છા થઈ જાય કે દર્શન નથી કરાવતા ખર્ચો કેમ ચાલશે. ખર્ચો તમારે નથી ચલાવવાનો ભાઈ સાહેબ, હું કહું તો મને જરૂર એવો ઠપકો આપો, હું કહું તો મારું માથું તોડી નાખો એ વચન થી તમે, પણ હું જ્યાં સુધી માગતો નથી ત્યાં સુધી એવું કહેવાનું તમને કોણે અધિકાર આપ્યો? પણ એમ કહેતા હતા કે ના, હું તમારા પિતાજીનો સેવક છું અને હું તમારી હિતની ચિંતા કરી રહ્યો છું કે દર્શન નહીં કરાવતો તમારો ખર્ચો કેમ ચાલશે. અરે, ખર્ચા ચલાવવા માટે દર્શન કર્યો તો ધિક્કાર છે ભક્તિ માર્ગમાં. આર્તો જિજ્ઞાસુ રક્ષાર્થી જ્ઞાની તે ભરતર શબ મહાપ્રભુજી ચોખ્ખું કે છે, તેશામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્ય છે. અર્થ ખર્ચો ચલાવવા માટે સેવા કરવી હોય એના કરતા બૂટ પાલિશ કરવી બહુ સારી. કેમ કે બૂટ પાલિશ એ મારી તો છે, બૂટ પાલિશ એમાં મને ચોખ્ખું ક્લેરિટી તો છે મનમાં કે હા, મારી ડાબલી છે, મારો બ્રશ છે, મારો મલ્લમ છે, હું એનાથી પાલિશ કરી રહ્યો છું, એ સારો પ્રોફેશન છે, રિસ્પેક્ટેબલ પ્રોફેશન છે. એમાં ઓછામાં ઓછું હું ડેવલપ તો નથી થતો, ઓછામાં ઓછો ચિતિન છે, ચિતિ કાષ્ઠન છે, આપણને એવી ભ્રાંતિ થયા વગર રહેતી નથી. જે વખતે આપણે ફાઇનાન્સ કરીએ, જે વખતે આપણે ફાઇનાન્સ લઈએ, તે વખતે આપની સેવા રહી જતી નથી, ભાડુતી સેવા થઈ જઈએ છે. એટલે આ ભક્તિ માર્ગી શ્રોતા પણ પાછા એવા વિચિત્ર હોઈ શકે કે જે કઈક ક્યાંક તો તનુજા સેવા કરતા હોય, ક્યાંક તો વિત્તજા સેવા કરતા હોય, પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ચેતસ તત પ્રવણમ સેવા તત સિદ્ધે તનુ વિત્તજા. બસ જે ન કરે તે જ કે તનુ વિત્તજા સેવા ન કરે. મારા તન અને મારા ધનથી હું સેવા કરું તો સેવા કરવી જોઈએ, નહીં તો સેવા ન કરવી જોઈએ. એક ભાઈએ પ્રશ્ન કર્યો છે, બહુ સુંદર. એ કહે છે, ગઈકાલે દેવદ્રવ્યની ચર્ચા થઈ, પરંતુ બ્રહ્મ સંબંધ લીધા પછી બધું જ પોતાનું ધન લક્ષ્મી માલ મિલકત પ્રભુને અર્પણ કરવામાં આવે છે, તો પછી એમાંથી પોતાના માટે કઈ પણ દ્રવ્ય ન વાપરી શકાય, એ દેવદ્રવ્ય છે, બધું સેવામાં વિનિયોગ કરીને કંઈક લખ્યું છે, ગુજરાતી વાંચવાનું જરા સમજો છો. મૂળ વસ્તુ એવી છે, થોડુંક સાવધાનીથી સમજવાનો પ્રયાસ કરો. મહાપ્રભુજી જયારે એમ કે છે, હમણાં 4-5 દિવસ અગાઉ અહીંયા આવ્યો તે પહેલાની વાત છે, એક ભાઈ મારે મળવા આવ્યા હતા ઘેરે. એ મને કહેતા હતા કે મહારાજ, એક બાજુ તમે કહો છો ઘરમાં સેવા કરવી, પણ તમે બ્રહ્મ સંબંધ આપો છો, બ્રહ્મ સંબંધ ઠાકોરજીને સામે લો છો કે નહીં? મેં કીધું હા, લઈએ છીએ. બ્રહ્મ સંબંધ લીધું તે વખતે બધું પ્રભુને સમર્પિત કર્યું, હવે તમારું રહ્યું જ ક્યાં ઘર છે, તમે એમ કહો છો કે તમારું ઘર? અરે, મેં કીધું ભાઈ સાહેબ, તમે લીધું છે કે નહીં બ્રહ્મ સંબંધ? મેં લીધું છે. તમારું ઘર ક્યાં મંદિર થઈ ગયું? તમારું ઘર મંદિર ન થતું હોય તો મેં જ શું ગુનો કર્યો બ્રહ્મ સંબંધ લઈને કે મારું ઘર મંદિર થઈ ગયું? મારું ઘર એ મારું ઘર છે, જેમ તમારું ઘર તમારું ઘર છે, આપણું ઘર આપણું ઘર છે. એ વિવેક ને કેમ નથી સમજતા? પણ આપણે એમ સમજીએ કે ના, બ્રહ્મ સંબંધ લીધો એટલે મહારાજ નો ઘર તો મંદિર થઈ ગયો. બ્રહ્મ સંબંધ માં શું કર્યું તમે? બધું પ્રભુને સમર્પિત કર્યું. પ્રભુનું સમર્પિત કર્યું પછી તમારું ક્યાં રહી ગયું? પણ એ સમર્પણ જુદી વસ્તુ છે. જે અર્થમાં મહાપ્રભુજી સમર્પણને સમજાવે છે એ સમર્પણનો અર્થ જુદો છે. મહાપ્રભુજી એમ નથી કહેતા કે સમર્પણ એટલે દાન. દાન એક જુદી વસ્તુ છે. દાન એટલે જેને આપણે આપણી પ્રોપર્ટી માનતા હોઈએ તે પ્રોપર્ટીને આપણે બીજાને આપીએ, જેનામાં ટ્રાન્સફર ઓફ ઓનરશીપ થતી હોય તેને દાન કહેવાય. અહીંયા સેવા દાનથી નથી કરવાની. જે પ્રભુને દાન રૂપે આપણે આપતા હોઈએ તે પ્રભુનું દેવદ્રવ્ય કહેવાય. પણ સમર્પણ નો મતલબ શું કે મારું અને તારું, જેમ મુનશીજી ને ત્યાં ત્રણ છોકરા હતા ને, લીલાવતી ના હતા, કનૈયાલાલજી ના હતા પોતાના પૂર્વ પત્ની ના, અને પાછા બંને ના થયા, બંને ના થયા એટલે તારા મારા આપણા એમ ત્રણ છોકરા થયા, એમ ઠાકુરજી ના અને આપણી વચ્ચે તારું મારું નહીં રાખવું, આપણું રાખવું, તેનું નામ સમર્પણ છે. કે જે મારું છે તે તારું છે, જે તારું છે તે મારું છે. એ જયારે તમે ઠાકુરજી સાથે તારું મારું કરો છો કે આ તો મારું અને આ તમારું, ઠાકુરજીના માટે ડોનેશન રૂપે કાઢી દેવું, ટ્રસ્ટ રૂપે કાઢી દેવું, કોઈ ફંડ ભંડોળ ભેગું કરી લેવું, એ બધું તારું. ઠાકુરજી સાથે તારું મારું નહીં રાખો, ઠાકુરજીને આપણા માનો, ઠાકુરજીને પોતાના ફેમિલીના મેમ્બર માનીને સેવા કરો, તેનું નામ સમર્પણ છે. મુનશીજીનો દાખલો સમજશો તો તમને સમજ આવશે કે સમર્પણ શું છે. જે આપીએ છે તે તારું, જે નથી આપતા તે મારું, પણ જે સેવામાં ઉપયોગી છે. ઈશાવાસ્યમિદં સર્વમ યચ્ચિંત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃહઃ પશ્યતિ ધનમ. એ ન્યાયથી બધું ભગવાનને સમર્પણ કરીને ભગવાનની સાથે જેને આપણે ભોગવી રહ્યા છીએ, એકાકીતાથી નથી ભોગતા. જેમ મેં કાલે તમને સમજાવ્યો કે જીતે એશ મેં યાદે ખુદા મેં રહા, જીતે તેશ મેં કહો કે ખુદા મેં રહા, તે ન્યાયથી જે તમારો એશ છે, જે તમારા સુખો ભોગની વસ્તુ છે, તેમાં તમે ભગવાનને ભાગીદાર બનાવો તો સમર્પણ છે. અને જયારે તમે તમારું ભોગ એક ઠેકાણે નોખું કરો છો અને ભગવાનના નામે તમે લાખ રૂપિયા પણ આપતા હો તો તમે ભક્તિ નથી કરી રહ્યા. ઓછામાં ઓછું મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે તમે ડોનેશન આપી રહ્યા છો ભગવાનને. તમે લક્ષ્મી કલશરાય મહાપ્રભુજી કહે છે કિંમતિ દેયમ, પણ તમે માનતા નથી, તમે અહંકાર સેવો છો કે જેની પત્ની લક્ષ્મી છે તેને તમે ડોનેશન આપી રહ્યા છો, જેની પત્ની લક્ષ્મી છે તેની તમે સેવા કરી રહ્યા છો. તમે કહો છો કે 35,000 કઈ મફતના આપે છે, હું નહીં કરવાથી તો કોણ કરશે. એટલે તમે એવા લક્ષ્મી કલત્ર ને લક્ષ્મી આપનારા શ્રેષ્ઠી છો. એ શ્રેષ્ઠતા સેવામાં, વ્યવહારમાં, સમાજમાં હશે, એવા શ્રેષ્ઠતાથી ઇન્ડસ્ટ્રી ચાલી શકે છે, એવા શ્રેષ્ઠતાથી ધંધો ચાલી શકે છે. બી શ્યોર, એવી શ્રેષ્ઠતાથી ભક્તિ નથી ચાલતી, નથી ચાલતી, નથી ચાલતી. તારીખ 9/4/82 શ્રી વલ્લભ સદન હોલ ખાતે પૂજ્ય શ્રી ગોસ્વામી શ્રી શ્યામુ બાબાનું પ્રવચન 4. જયતિ શ્રી વલ્લભાર્યો, જયતિ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમ પદ્ધતિ. જયતિ જગદવ્યક્તમૂર્તિના મસ્થાની સર્વભૂતાની ન ચાહંતે સ્વસ્થિત ન ચ મસ્થાની ભૂતાની પશ્યમે યોગમેશ્વરમ ભૂતબૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવન. યથાકાશસ્થિતો નિત્યં વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાની મસ્થાની ઉપસારય. સર્વભૂતાની કૌંતે પ્રકૃતિમ યાંતિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. પ્રકૃતિમ સ્વામવર્ષભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવશમ પ્રકૃતિર્વશાત્. ન ચ માં તાની કર્માણિ નિબધ્નંતિ ધનંજય ઉદાસીનવદાસીનમ અસક્તં તેષુ કર્મસુ. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગત વિપરિવર્તતે. પ્રારંભના ત્રણ શ્લોકો પછી ત્રણ શ્લોકમાં ભગવાને રાજવિદ્યા, રાજગુહ્ય યોગ નો ઉપક્રમ કર્યો. અને તે ઉપક્રમ કરતા કહ્યું હતું, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યદ જ્ઞાત્વા મોક્ષસે શુભા. વિજ્ઞાન સહિત જ્ઞાન, નું ભગવાન આમાં નિરૂપણ કરવા માંગે છે. તેમાં આ પ્રારંભના એટલે 3 શ્લોક પછીના જે 7 શ્લોકો છે, 10 શ્લોક સુધી જગત વિપરિવર્તતે સુધી, એ 7 શ્લોકોમાં ભગવાને જ્ઞાનનું નિરૂપણ કરી રહ્યા છે. જ્ઞાનનું નિરૂપણ કરીને જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, પછી વિજ્ઞાનનું નિરૂપણ શરૂ થાય છે. મોટી ચર્ચાઓ વ્યાખ્યાકારોમાં જ્ઞાન અને વિજ્ઞાનની બાબતમાં છે, અને જ્ઞાન એટલે શું, વિજ્ઞાન એટલે શું, કોઈ કહે વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન, અપરોક્ષ જ્ઞાન સાક્ષાત્કાર તેને જ્ઞાન કહેવાય. એટલે થિયરી તેને વિજ્ઞાન, અને એનું એક્સપિરિયન્સ અનુભવ તેને જ્ઞાન. કોઈ કહે ના એવું ન હોય, પરા અપરા પ્રકૃતિનો જ્ઞાન તે વિજ્ઞાન, અને પરમાત્માનું જ્ઞાન તે જ્ઞાન. કોઈક ટીકાકારોના મત મુજબ જગત જેને પરા અને અપરા પ્રકૃતિ રૂપ જે જગત છે તેને જ્ઞાન કોટીમાં નથી મૂકતા, અજ્ઞાન અથવા બ્રહ્મ જ્ઞાનની કોટીમાં મૂકવા માંગે છે. અને તેથી કહે કે જગતનું જ્ઞાન જગત પરમાત્મામાં ભાસી રહ્યું છે તેવું જ્ઞાન તે વિજ્ઞાન, અને જગત ના જે ભેદ છે, દ્વૈત ઘટિત જે જગત છે તે દ્વૈતથી રહિત પરમાત્માનું કેવલા દ્વૈતી જ્ઞાન તે જ્ઞાન. એવી અનેક વિધ વ્યાખ્યાઓ શ્રી રામાનુજાચાર્યના મત મુજબ વિશેષણ વિશેષ જ્ઞાન તે જ્ઞાન, અને સામાન્ય જ્ઞાન, કોઈ કહે છે આત્મજ્ઞાન તે જ્ઞાન, અને પરમાત્માનું જ્ઞાન તે વિજ્ઞાન, એમ અનેક વિધ વ્યાખ્યાઓ જ્ઞાન વિજ્ઞાનની બાબતમાં છે. બધી વ્યાખ્યાઓનો વિચાર આપણે આપણા સીમિત સમયમાં કરી શકીએ નહીં. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ તે ન્યાયથી આ અધ્યાયમાં જે કંઈ વર્ણવામાં આવ્યું હોય તેમાંથી અમુકને આપણે જ્ઞાન તરીકે લેવું પડશે, અને અમુક વસ્તુને વિજ્ઞાન તરીકે લેવી પડશે. કેમ કે જે અહીંયા ઉપલબ્ધ ન થતું હોય આ અધ્યાયમાં એવો કોઈ પણ વિષય ને આપણે જ્ઞાન અને વિજ્ઞાનના અર્થ રૂપે લઈ શકતા નથી. એક વ્યાખ્યા કેવી રીતે કરવી એની જનરલ આપણને કોઈ ગાઈડલાઈન લેવી હોય તેવી રીતે કે ભગવાન અહીંયા એમ પ્રતિજ્ઞા કરે છે કે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ ઇદંતુ તે ગુહ્યતમમ પ્રવક્ષામ્ય અનુસૂયવે, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ એટલે આ અધ્યાયમાં જે નિરૂપિત થયું છે તેમાંનું કશું જ્ઞાન હોવું જોઈએ અને તેમાંનું કશું વિજ્ઞાન હોવું જોઈએ. બહારના કોઈ પણ વિષયને જ્ઞાન અને વિજ્ઞાન તરીકે આમાં લઈએ આપણે તો ભગવાન જે પ્રતિજ્ઞા કરી રહ્યા છે કે હવે હું તને જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ પ્રવક્ષ્યામી, તે પ્રતિજ્ઞાનો બહુ અર્થ રહી જતો નથી. તેથી આપણે આ અધ્યાયમાં શોધવાનું રહ્યું કે ક્યાં પ્રભુએ જ્ઞાન કર્યું છે અને ક્યાં વિજ્ઞાન કર્યું છે.